આપણી નાગરિકતા ન હોય એને કારણે આપણને ન મળતું હોય, કેટલીક જગ્યાએ આપણે ડિગ્રી એ ન હોય એને કારણે ન મળે, એમ કેટલીક જગ્યાએ જાતિ પણ હોય છે કે ભાઈ તમારો ગુનો એ જ છે કે તમે ઉજળા જાતિમાં પેદા થયા છો એટલે તમને ત્યાં સીટ ખાલી હોય તો પણ તમને હક ન મળી શકે. તો આવા બધા કેટલાક કારણો છે કે જેને કારણે મહાપ્રભુજી જોઈ રહ્યા છે કે ભગવાને શાસ્ત્રમાં જીવાત્માના ઉદ્ધાર માટેની જે વ્યવસ્થા આપી છે એ વ્યવસ્થા હવે કારગર નથી. તો આ જાહેરાત કરી દેવી આજે કે તેથી હવે કોઈએ પણ વર્ણાશ્રમ કે શાસ્ત્ર મર્યાદા છે એને પાડવી નહીં, કેમ કે અર્થ વગરની છે. મહાપ્રભુજી કહે છે કે નહીં, એ ઉતાવળભર્યું કામકાજ છે. એનું કારણ શું કે ભલે ખખડધજ છે પણ જ્યાં સુધી તમે એક બીજી વ્યવસ્થા એના જેવી ને જેવી મનુષ્યના જીવનને જીવાડી શકે એવી તમે આપી ન શકો ત્યાં સુધી ચાલુ વ્યવસ્થાને કેમ તોડી શકાય. હું તમને દાખલો આપું છું કે જે દિવસે ભારતને સ્વતંત્ર કરવા માટેનું બ્રિટિશરોએ નક્કી કર્યું ત્યારે સ્વતંત્ર થઈ ગયા પછી ભારતને હવે સંભાળશે કોને પહેલા નક્કી કરો, એ સૌથી મોટો પ્રોબ્લેમ આવી ઊભો થયો. કેમ કે એમને એમ રેડું મૂકી આપણે આપણા રાજ્યની સ્થાપના કરી તો એ વસ્તુ બની કે એક વ્યવસ્થાને પૂરેપૂરી ચોપડી મારી અને બીજી નવી વ્યવસ્થા આવી છે. પણ જ્યાં સુધી એ ન હોય ત્યાં સુધી તો ચાલુ રહ્યું ને કંઈ ને કંઈ, એમને એમ નહીં છોડી શકાય. મહાપ્રભુજી વ્યવસ્થા આપી અને જે વસ્તુ અવિરોધી છે એટલે તમને કનડગત નથી કરી રહી શાસ્ત્રની એવી વ્યવસ્થાઓ એ બધાને આગ્રહ રાખ્યા વગર જેટલું નભે એટલું નભાવો, જ્યાં સુધી નભે ત્યાં સુધી નભાવો. જે દિવસે છૂટી જાય તો એના માટે રડવાય ન બેસતા કે છૂટી ગયું છૂટી ગયું છૂટી ગયું, અને જો છોડી દીધું છે તો વગર ફોકટનું પાછું એને ઉપાધિ માથે નહીં લેતા, જેમ સોમયજ્ઞની ઉપાધિઓ આજે આપણે લઈને એને બેઠા છીએ. ઉપાધિઓ આપણે લઈને ને બેઠા છીએ, એ ઉપાધિઓ હવે પાછી ઊભી ન કરતા, કેમ કે એના જમાનાઓ બધા વીતી ગયા. મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં જ એ બધાનું શ્રાદ્ધ કરી નાખ્યું હતું કે આ બધા અર્થ વગરના કર્મો છે, એની ન તો કોઈને કરવાની પાત્રતા છે, ન એની કોઈ વિધિ બચી છે, ન એનામાં કર્મ કરવા માટેના પદાર્થો હવે ઉપલબ્ધ રહ્યા છે, એટલે આ બધા કર્મો બધા વ્યર્થ પરિશ્રમ સમાન છે. એટલે જે સમાપ્ત થઈ ગયું છે એને પાછું ઊભું નહીં કરો, એના બજાય એ વાતને વિચારો કે આપણા ઉદ્ધારનું જે શાસ્ત્રીય સાધન હતું એ હવે આપણી પાસે નથી તો હવે આપણે સર્વથા નિસ્સાધન છીએ, અને નિસ્સાધન છીએ તેમ છતાં પણ પ્રભુ આપણો ઉપર કૃપા કરવા માટે તત્પર છે તો પ્રભુનું શરણ લો. આ વાત આપણને શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એટલે કોઈની નોકરી છૂટી ગઈ, કોઈનું ઘર લૂંટાઈ ગયું, કોઈનો પરિવાર સમાપ્ત થઈ ગયો, કોઈનો ભૂકંપમાં નષ્ટ થઈ ગયું, ને એ માણસ છે એ અવસ્થામાં પણ પોતાની નિસ્સાધનતાનો અનુભવ ન કરે અને કોઈનો આશ્રય ન લે અને ખોટો ફાંકો મારતો રહે કે નહીં હું સર્વસમર્થ છું હું સર્વસમર્થ છું, તો રે માર ફાંકા માર, તારું કશું નહીં થાય. કેમ કે સર્વસાધનહીન છો તું, પરાધીન છો, પાપપીન છો, દીન છો, તે છતાં પણ એનો તને હોશ નથી આવી રહ્યા, તો હવે તો કમસે કમ કોઈનો આશ્રય લઈ શકે છે. તો મહાપ્રભુજી એ વાત સમજાવી રહ્યા છે કે બધું ખતમ થયું છે તે છતાં પણ આપણે એ નિસ્સાધનતાનો અનુભવ કરીને પ્રભુનો આશ્રય જો નથી લઈ રહ્યા તો કોઈક જાતની મૂર્તાનો દુરાગ્રહ આપણને થઈ ગયો છે. એટલે એનાથી બચી અને પ્રભુનું શરણ લ્યો. તો આ વાતને આપણે અહીંયા ધ્યાનથી વિચારી છે કે મનુષ્ય છે એનું પ્રથમ સ્તર ક્રિયાનું છે જે એકદમ મશીન જેવું છે, એનાથી ઉપરનું સ્તર છે એ કર્મનું છે જ્યાં મનુષ્ય વિચારપૂર્વક કંઈક કામ કરે છે, પણ એમાં સ્વનો વિચાર વધારે છે કે હું મારું જે છે કોઈ પણ રીતે મારું સિદ્ધ થાય એનાથી ઉપર નીતિ છે કે જેની અંદર પોતાના સિવાય બીજાનો પણ વિચાર કરે છે, અનુકૂળતા પ્રતિકૂળતાનો, પણ એ પણ ફરીથી એકબીજાના પૂરતો સીમિત છે, વ્યાપક સ્તરે કાનૂન બને છે. એનાથી ઉપર ધર્મ છે, જ્યારે મનુષ્ય જીવાત્માના ઉદ્ધાર સંબંધમાં પણ ચિંતિત બને છે અને એનાથી પણ આગળ વધીને ભક્તિનું સ્તર આવે છે કે શરણાગતિનું સ્તર આવે છે, કે જ્યારે આપણે આપણા જીવનમાં પોતાના આત્માને કે પોતાના દેહને જ કેન્દ્રમાં નહીં રાખીને પ્રભુને આપણા જીવનનું કેન્દ્ર બનાવી રહ્યા છીએ. અને એ વાત છે મહાપ્રભુજી આપણને સમજાવે છે. તો પુષ્ટિ માર્ગ છે એ આ સ્તર ઉપર પહોંચેલો માર્ગ છે કે જેની અંદર ન તો આત્મા મનુષ્યની કેન્દ્રમાં છે, એટલે જે યોગ માર્ગ કે સાંખ્ય માર્ગ છે અથવા એના સમકક્ષ આજે પણ એવા માર્ગો છે કે જે કેવલ આત્મા આત્માનું જ રટણ કરતા રહેતા હોય છે, જેમાં પરમાત્માને ભાગ્યે જ સ્થાન મળતું હોય છે, એવા આત્મજ્ઞાની માર્ગો છે. તો એ પણ એ જ સ્તરમાં છે કે જેને મહાપ્રભુજી કહે છે કે હજી બહુ નિમ્ન કક્ષા ઉપર છે. એનાથી નીચેનું સ્તર એ છે કે જે ભૌતિકવાદનું છે, કે જેની અંદર મનુષ્યના દેહ અને દેહ સંબંધી જ સમસ્યાઓ અને એની સુવિધાઓ, પ્રાપ્તિ અપ્રાપ્તિ, એનો વિચાર ચાલી રહ્યો છે, જેને આજે આપણે ભૌતિકવાદ કહી શકીએ, મટીરિયલિઝમ કહી શકીએ, ચારવાક જીવન કહી શકીએ, પશુજીવન પણ કહી શકીએ. એટલે પશુજીવન ત્યારે આવે છે કે જ્યારે સ્વ પરના વિચાર નથી, કેવલ સ્વનો વિચાર છે, ત્યારે પશુજીવન છે. કેમ કે મનુષ્યના અંદર હજી જાણે અજાણે ઈચ્છા અનિચ્છાએ બીજાની સુખ સુવિધાઓ પણ વિચારવી જોઈએ એવો આગ્રહ મનુષ્યને શીખવવામાં આવે છે નાનપણથી. ભાઈ બે બચ્ચા છે, એક નાનો છે એક મોટો છે, તો મોટાને નિરંતર એ શીખવવામાં આવે કે ભાઈ તું એને રમાડ, એને રડાવ નહીં, એને હેરાન ન કર, આમ કર તેમ કર, તારો નાનો ભાઈ છે, નાની બહેન છે એમ. પણ પશુજીવન એ છે કે જેની અંદર કેવલ સ્વનો વિચાર છે, એટલે મારી આવશ્યકતાની પૂર્તિ કોઈ પણ રીતે થવી જોઈએ, જીવવાનો મને જ માત્ર હક છે, બીજું હોય કે ન હોય. તો આ જે સ્થિતિ છે એ ઓર નિમ્ન સ્તરની છે. તો મનુષ્યની અંદર પ્રત્યેક મનુષ્ય આ સ્તરમાંથી પસાર થાય છે. જે મનુષ્ય કાનૂન સુધી પહોંચે છે એ એક સારા મુકામ ઉપર પહોંચ્યો ગણાય, નીતિ સુધી પહોંચે ઓર વધારે ઉન્નત કરે, ધર્મ સુધી પહોંચે તો ઓર પણ ઉન્નત થયો, અને શરણાગતિ કે ભક્તિ સુધી પહોંચ્યો છે તો એને મહાપ્રભુજી કહે છે કે વિકાસની પૂર્ણતા છે. એટલે મનુષ્યના સ્તર ઉપર એ વિકાસને પૂર્ણ થયો ગણાય. પુષ્ટિમાર્ગ તે પછી શરૂ થાય છે. આ વાતને આપણને સમજવી જોઈએ છે, ખ્યાલમાં આવ્યું ને? પુષ્ટિમાર્ગ આ પછી શરૂ થાય છે. એટલે વિવેકાનંદનું જે પ્રસિદ્ધ સૂત્ર હતું કે પશ્ચિમી વિચારો છે એનો જે અંત થાય છે ત્યાંથી ભારતીય પૂર્વી વિચારો શરૂ થાય છે, એમ કંઈક આ જાતનું અહીંયા પણ આપણે સમજી શકીએ છીએ કે ધર્મની સીમા જ્યાં પૂરી થાય તે પછી પુષ્ટિમાર્ગની સીમા શરૂ થાય છે એમ. એટલે ધર્મને પેટમાં રાખીને પુષ્ટિમાર્ગ બેઠો છે, ધર્મથી નિરપેક્ષ છે એવો આશય નથી. તો મને એમ છે કે આજના સમય માટે આપણે આટલું પર્યાપ્ત છે. આ સંબંધમાં જેમની કોઈ વાત ન સમજમાં આવી હોય અથવા તો તે કંઈ જગ્યા, તો એ પ્રશ્નોનું આપણે સમાધાન લઈએ. પહેલેથી જ લખી રાખ્યા છે? કેટલા દિવસ પહેલા લખેલા છે? જૈન ધર્મમાં પણ સંન્યાસી વેશ ધારણ કરેલા સ્ત્રીઓ જે સંસાર ત્યાગે છે તેમનો ઉદ્ધાર નથી? મેં કહ્યું હતું કે સંપ્રદાય છે એની આ માન્યતા છે. જૈન ધર્મમાં જેમ શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાવાસી, દિગંબર એવા અલગ અલગ ઉપસંપ્રદાયો છે, એમાંનો એક દિગંબર સંપ્રદાય એમ માને છે કે સ્ત્રીનો ઉદ્ધાર નથી. મારી ખાતા ન હતા, પરંતુ હવે સારી તબિયત માટે ફરજિયાત લસણ ખાવું પડે છે, તો શું પહેલેથી ખાવું યોગ્ય ન હતું? પહેલેથી ખાવું યોગ્ય ન હતું એટલે આ વિચાર છે કે બહુ સેન્સિટિવ છે. હું હા કે નામાં જવાબ નથી આપી શકતો આનો. પણ એટલી વસ્તુ હું કહી શકું છું કે કદાચ એવી કોઈ તબિયતની સમસ્યાઓ આવે કે જે સમસ્યાથી તમારા પ્રશ્નકર્તાના બાપ પીડિત છે, એ સમસ્યા જોવાથી હું પીડિત થાઉં તો હું એવું ન વિચારું કે લસણ ખાવા સિવાય કોઈ દુનિયામાં બચ્યો જ નથી. હજી બીજા ઘણા બધા ઉપાયો હોઈ શકે છે અને આપણે એ તરફ જવું જોઈએ, એ વિચારવું જોઈએ. અને એટલે જ આપણે ત્યાં સંસ્કૃતમાં એક કહેવત છે કે ભક્ષિતેપી લસુને નશાંતો વ્યાધિ. એ આ ઉપર જ કટાક્ષ છે, આ જાતની મનોવૃત્તિ ઉપર. કે ડૉક્ટરે કીધું કે વૈદ્ય કીધું કે હકીમે કીધું કે કોઈ ડોસીએ કીધું કે તમે લસણ ખાશો તો આ મટી જશે એમ. એટલે ધર્મનો નિયમ તમે લસણ ખાધું તોય બીમારી હતી એ જ રહી, ન મટી. એટલે ભક્ષિતે બી લસુને ન શાંતો વ્યાધિ આ કહેવત પડી કે ખાધું ન મટ્યું એટલે બેવડ થયો. પણ ફરીથી કે આ વિષયમાં હું એવો દુરાગ્રહી નથી. કદાચ કોઈના માટે એ જ માત્ર એક ઓપ્શન બચ્યું હોય અને એમને એમ લાગે છે કે જો આના સિવાય બીજો કોઈ ઉપાય નથી તો એ એમનો નિર્ણય છે. શાસ્ત્ર તો આ વિષયમાં સ્પષ્ટ છે કે હિન્દુ છે એ લસણ ન ખાઈ શકે, એ હિન્દુ નથી રહેતો. પછી વૈષ્ણવ રહી શકે છે, એ વાત ધ્યાન રાખજો. ફરીથી બહુ ટેકનિકલ છે આ, હું મજાક નથી કરી રહ્યો. એ ભગવત શરણાગત છે, ભગવાન નિવેદિત છે, પ્રભુના રાજ્યમાં એ પુષ્ટિજીવ